श्री पद्म पुराण उत्तरखंड अध्याय 28 यमराज की आराधना ने गोपीचंदन नु महात्मय नारद जी कहियो, हे सूर्यश्रेष्ठ, हवे तमे मारा हित माटे यमनी आराधना विषे कहो। हे देव, क्या उपाय? मनुष्य ने एक माथी बीजा नरक में जवू पड़त नहीं। एवं सांभळ्यु छे के यमलोक में वैतरणी नदी छे, जे विकराल अपार दुस्तर तथा रक्तनी धारा वहड़ावनारी छे। ते समस्त प्राणियों माटे दुस्तर छे तेने सुगमता थी कई रीते पार करी शकाय छे। महादेव जी बोले, हे ब्रह्मन, पूर्वकाळनी वात छे, द्वारकापुरीना समुद्रमां स्नान करीने हूँ जेवो बहार निकळ्यो, सामेथी मने ब्रह्मचारी मुद्गल मुनि आवता देखाया। तेमणे प्रणाम करिया ने विस्मित थईने आ प्रमाणे कहेवा लाग्या। मुद्गल बोलिया, हे देव, हूँ ओचिंतो मूर्छित थईने पृथ्वी पर पड़ी गयो हतो। ते समय मारा बधा अंगों में बढ़तरा थई हती, एटलामां आज यमराजना दूतोए आवीने बळपूर्वक मारा शरीरने खेंच्यु। हूँ अंगूठा जेटलू पुरुष शरीर धारण करीने बहार निकळ्यो। पछी ते दूतोए मने खूब कसीने बांध्यो अने तेवी ज अवस्थामां मने यमराजनी पासे पहोंचाड़ी दीधो। हूँ एक ही क्षण में यमराजनी सभा में पहोंचीने जोउं छुं के पीळा नेत्र ने काळा मुखवाळा यम सामे ज बैठा छे। तेओ महाभयंकर लागता हता। भयानक राक्षस अने दानव तेमनी पासे बैठेला अने सामे उभा हता। अनेक धर्माधिकारी तथा चित्रगुप्त वगैरे लेखक त्यां हाजर हता। मने जोईने विश्वना शासक यमे पोताना किंकरोने कह्युं, अरे तमे लोको नामना भ्रममां पड़ीने मुनिने कई रीते लई आव्या? आमने छोड़ो अने कौंडिन्य नामना गाममां जे भीमकनो पुत्र मुद्गल नामे क्षत्रिय छे तेने लई आवो, केम के तेनुं आयुष्य समाप्त थई गयुं छे। आ सांभळीने ते दूत त्यां गया अने पुनः पाछा आवीने ते यमदूतोए धर्मराजने कह्युं, हे सूर्यनंदन, त्यां तमे जणाव्या छे तेवो कोई माणस जोवा न मळ्यो के जेनुं आयुष्य क्षीण थई गयुं होय। समजातुं नथी के अमारुं चित्त कई रीते भ्रमित थई गयुं। यमराज बोल्या, जे लोकोए वैतरणी नामनुं द्वादशीनुं व्रत कर्युं छे ते तमारा माटे अदृश्य छे। उज्जैन, प्रयाग तथा यमुनाना तट पर जेमनुं मृत्यु थयुं छे तथा जेमणे तल, हाथी, सोनू अने गाय वगैरेनुं दान कर्युं छे तेओ पण तमारी दृष्टिए पड़ता नथी। दूतोए कह्युं, हे स्वामी, ते व्रत केवुं छे? तमे तेनुं पूरेपूरुं वर्णन करो। हे देव, मनुष्य ते समय एवुं क्यूं कर्म करवुं जोईए जे तमने संतोष आपनारुं होय, जेमणे कृष्ण पक्षनी एकादशीनुं व्रत कर्युं छे तेओ पाप मुक्त कई रीते थई शके छे? यमराज बोल्या, हे दूतो, मार्गशीर्ष वगैरे महिनाओमां आजे कृष्ण पक्षनी एकादशीओ आवे छे, ते बधा दिवसोमां विधिपूर्वक वैतरणी व्रत करवुं जोईए। ज्यां सुधी वर्ष पूरुं थई न जाय त्यां सुधी दरेक मास व्रत चालू राखवुं जोईए। व्रतना दिवसे उपवास करवो जोईए, तेनाथी भगवान विष्णु संतुष्ट थाय छे। द्वादशीए श्रद्धा अने भक्ति साथे श्री गोविंदनी पूजा करीने आ प्रमाणे कहेवुं, हे देव, स्वप्नमां इंद्रियोनी विकळताना कारणे जो भोजन अने मैथुननी क्रिया थई जाय तो तमे मारा पर कृपा करीने क्षमा करो। आ प्रमाणे नियम करीने माटी, गोमय अने तल लईने मध्यान्ह समये तीर्थ एटले जळाशयनी पासे जवुं अने व्रतनी पूर्तिने माटे नीचेना मंत्रथी विधिपूर्वक स्नान करूँ। अश्वक्रांते, रथक्रांते, विष्णुक्रांते, वसुंधरे, मृतिके हर मे पापम यन्मया पूर्व संचितम त्वया हतेन पापेन सर्व पापे ही प्रमुच्यते। काश्याम चैव तु संभूतास्तिला वे विष्णु रूपिणः तिलस्नानेन गोविन्दः सर्व पापम व्य वयपोहति। विष्णु देहोद भवे देवी महापापा पहारिणी सर्व पापम हर त्वं वे सर्वोषधि नमो अस्तु ते। 68 अध्याय 34 37 श्लोक संख्या। श्लोक नो अनुवाद, હે વસુંધરે, તમારી ઉપર ઘોડા અને રથો ચાલે છે તથા વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ તમને પોતાના ચરણો વડે માપ્યા હતા. હે મૃતિકે, મેં પૂર્વજન્મમાં જે પાપોનો સંચય કર્યો છે તે બધા પાપ તમે હરી લો. તમારા દ્વારા પાપોના નાશ થઈ ગયા પછી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તલની ઉત્પત્તિ કાશીમાં થઈ છે તથા તે ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે. તલ મિશ્રિત જળ દ્વારા સ્નાન કરવાથી ભગવાન ગોવિંદ બધા પાપોનો નાશ કરી નાખે છે. હે દેવી, સર્વ ઔષધિ તમે ભગવાન વિષ્ણુના દેહથી પ્રગટ થયા છો તથા મહાન પાપને હરનારા છો, તમને નમસ્કાર છે. તમે મારા સગળા પાપ હરી લો. આ પ્રમાણે મૃતિકા વગેરે દ્વારા સ્નાન કરીને માથા પર તુલસી દળ ધારણ કરીને તુલસીનું નામ લેતા લેતા સ્નાન કરવું. આ સ્નાન ઋષિઓ દ્વારા સૂચવેલું છે, આ વિધિપૂર્વક કરવું જોઈએ. આ રીતે સ્નાન કર્યા પછી જળમાંથી બહાર આવીને બે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, પછી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરીને વિષ્ણુનું પૂજન કરવું. તેની વિધિ આ પ્રમાણે છે. પહેલા એક નવા કળશની સ્થાપના કરવી, તેમાં પંચ પલ્લવ અને પંચરત્ન નાખવા, પછી દિવ્ય માળા પહેરાવીને તે કળશને ગંધથી સુવાસિત કરવો. કળશમાં જળ ભરવું અને તેમાં દ્રવ્ય નાખીને તેની ઉપર તાંબાનું પાત્ર મૂકવું. ત્યાર પછી તે પાત્રમાં દેવાધિદેવ તપોનિધિ ભગવાન શ્રીધરની સ્થાપના કરીને પૂર્વોક્ત વિધિથી પૂજા કરવી. પછી માટી અને ગોબર વગેરેથી સુંદર મંડપ બનાવવો. સફેદ અને ધોયેલા ચોખાને પાણીમાં પીસીને તેના દ્વારા મંડળનો સંસ્કાર કરો. પછી હાથ પગ વગેરે અંગોથી યુક્ત ધર્મરાજનું સ્વરૂપ બનાવવું અને તેની સામે તાંબાની વેતરણી નદી સ્થાપિત કરીને તેની પૂજા કરવી. ત્યાર પછી પૃથક આવાહન કરી આવાહન વગેરે કરીને યમરાજની વિધિવત પૂજા કરવી. પહેલા ભગવાન વિષ્ણુની આ પ્રમાણે પ્રાર્થના કરવી. હે મહાભાગ કેશવ, હું વિશ્વરૂપી દેવેશ્વર યમનું આવાહન કરું છું, તમે અહીં પધારો અને સમીપમાં નિવાસ કરો. હે લક્ષ્મીકાંત, હે હરે, આ આસન સહિત પાદ્ય તમારી સેવામાં સમર્પિત છે. હે પ્રભુ, વિશ્વના સઘળા પ્રાણીઓ આપના જ સ્વરૂપ છે, આપને નમસ્કાર છે. તમે દરરોજ મારા પર કૃપા કરો. આ પ્રમાણે પ્રાર્થના કરીને ભૂતિદાય નમઃ આ મંત્ર દ્વારા ભગવાન વિષ્ણુના ચરણોનું, અશોકાય નમહથી ઘૂંટણનું, શિવાય નમહથી જાંગોનું, વિશ્વમૂર્તયે નમહથી કટિભાગનું, કંદરપાય નમહથી લિંગનું, આદિત્યાય નમહથી અંડકોષનું, દામોદરાય નમહથી ઉદરનું, વાસુદેવાય નમહથી સ્તનોનું, શ્રીધરાય નમહથી મુખનું, કેશવાય નમહથી કેશોનું, સારંગધરાય નમહથી પીઠનું, વરદાય નમહથી પુનઃ ચરણોનું, શંખપાણયે નમઃ, ચક્રપાણયે નમઃ, અસીપાણયે નમઃ, ગદાપાણયે નમઃ અને પરશુપાણયે નમઃ. આ નામ મંત્રો વડે ક્રમશ શંખ ચક્ર ખડગ ગદા તથા પરશુનું તથા સર્વાત્મને નમઃ આ મંત્ર વડે મસ્તકનું ધ્યાન કરવું. આ પછી આ પ્રમાણે કહેવું, હું સમસ્ત પાપ સમૂહનો નાશ કરવા માટે મત્સ્ય કચ્છપ વરાહ નૃસિંહ વામન પરશુરામ શ્રીરામ શ્રીકૃષ્ણ બુદ્ધ તથા કલ્કીનું પૂજન કરું છું. હે ભગવાન, આ અવતાર રૂપે તમને નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે. આ બધા મંત્રો વડે શ્રી વિષ્ણુનું ધ્યાન કરીને તેમનું પૂજન કરવું. શ્લોક આ પ્રમાણે છે. આવયામી દેવેશમ યમ વે વિશ્વરૂપિણમ, યમ વે વિશ્વરૂપિણમ, ઇહાભ્યેહી મહાભાગ સાનિધ્યમ કુરુ કેશવ, ઇદમ પાદ્યમ શ્રીહ કાંત સોપવિષ્ટમ હરે પ્રભો, વિશ્વ ઔધાય નમો, નિત્યમ કૃપા કુરુ મમોપરી. ભૂતિદાય નમઃ પાદો અશોકાય ય જાનુની, ઉરુ નમઃ શિવાયેતિ વિશ્વમૂર્તે નમઃ કટિમ, કંદર્પાય નમો, મેઢમ આદિત્યાય ફલમ તથા દામોદરાય જઠરમ વાસુદેવાય વેસ્તનો, શ્રીધરાય મુખમ કેશાન કેશવાયેતિ વે નમઃ, પુષ્ટમ સારંગધરાયેતિ ચરણો વરદાય ચ, સ્વનામના શંખચક્ર અસી ગદા परशुपाणये सर्वात्मने नमस्तुभ्यं शिर इत्यय भिधीयते मत्स्यं कुर्मं च वराहं नारसिंहं च वामनं रामं रामं च कृष्णं च बुद्धं कल्किं नमोऽस्तु ते सर्वपापोधनाशार्थं पूजयामि नमो नमः। एभिश्व सर्वेशो मंत्रे विष्णुर् विष्णुं ध्यायत्वा प्रपूजयेत्। 68मा अध्यायना 45-52 श्लोक संख्या। त्यार पछी नीचेना मंत्रों द्वारा भगवान धर्मराजनु पूजन करवू जोईए। धर्मराज नमस्ते अस्तु, धर्मराज नमो अस्तु ते, दक्षिणाशाय दक्षिणाशाय ते तुभ्यं नमो महिषवाहन, चित्रगुप्त नमस्तुभ्यं विचित्राय नमो नमः, नरकार्ति प्रसन्तर्थं कामान यच्छ मम एपिस्तान यमाय धर्मराजाय मृत्यवे च अंतकाय च वेवस्तवाय वेवस्वताय कालाय सर्वभूतक्षाय च वृकोदराय चित्राय चित्रगुप्ताय वे नमः। नीलाय चैव दधनाय नित्यं कुर्यान नमो नमः। 68मा अध्याय 53-56 श्लोक संख्या। हे धर्मराज, तमने वारंवार नमस्कार छे। हे दक्षिण दिशाना स्वामी, तमने नमस्कार छे। हे महिष पर सवारी करनारा देवता, तमने नमस्कार छे। हे चित्रगुप्त, तमने नमस्कार छे। नरकनी पीड़ा शांत करवा माटे विचित्र नामे प्रसिद्ध, तमने नमस्कार छे। तमे मारी मनोवांछित कामनाओ पूरी करो। यम धर्मराज मृत्यु अतंक वेवस्वत काल सर्वभूत क्षय वृकोदर चित्र चित्रगुप्त नील अने दग्न ने नित्य नमस्कार करवा जोईए। त्यार पछी वेतरणीनी प्रतिमा ने अर्ध्य आपता आ प्रमाणे कहू। हे वेतरणी, तमने पार करवा अत्यंत कठण छे। तमे पापोनो नाश करनारी अने संपूर्ण अभिष्ट वस्तु आपनारी छो। हे महाभागे, अहीं आवो अने मारा अर्ध्यने ग्रहण करो। यम द्वारना भयंकर मार्गमां वैतरणी नदी विख्यात छे, तेनाथी उद्धारनी इच्छाथी हूँ अर्ध्य आपी रह्यो छुं। जे जन्म मृत्यु अने वृद्धावस्थाथी पर छे, पापी जीवो माटे जेने पार करवी अति कठण छे, जे समस्त प्राणीओने प्राणीओना भयनुं निवारण करनारी छे, तथा यातनामां पड़ेला प्राणी जेमां भयना मार्या डूबी जाय छे, ते भयंकर नदीने पार करवा माटे हूँ आ पूजा करी रह्यो छुं। हे वेतरणी देवी, तमारी जय थाओ, तमने वारंवार नमस्कार छे। जेमां देवताओ निवास करे छे तेज वेतरणी नदी छे। मैं भगवान केशवनी प्रसन्नता माटे भक्तिपूर्वक ते नदीनी पूजा करी छे। पापोनो नाश करनारी सिंधु रूपिणी वेतरणी नदीनी पूजा संपन्न थई। हूँ तेने पार करवा अने बधा पापोथी छुटकारो मेळववा माटे आ वेतरणी प्रतिमानुं दान करू छुं। आ पछी नीचेनो मंत्र बोलीनी भगवानने प्रार्थना करी। कृष्ण कृष्ण जगन्ननाथ संसार दुदध्व दरश्य माम नाम ग्रहण मात्रेण सर्व पापम हरस्व मे। 68मा अध्याय 64-65 श्लोक संख्या। हे कृष्ण, हे कृष्ण, हे जगदीश्वर, तमे संसार थी मारो उद्धार करो। पोताना नामोना कीर्तन मात्र थी मारो संपूर्ण पाप हरी लो। पछी क्रमशः यज्ञोपवीत वगैरे समर्पित करवा। यज्ञोपवीतनो मंत्र आ प्रमाणे छे। यज्ञोपवीतम परमं कारितम नवतन तंतुभिः प्रति गृहणीष्व देवेश प्रीतो यच्छ ममे तिशतम ममेप्सी शतम। 68मा अध्याय 65-66 श्लोक संख्या। हे देव देवेश्वर, में नव तंतुओथी आ उत्तम यज्ञोपवीतनु निर्माण करायु छे, तमे तेने ग्रहण करो अने प्रसन्न थईने मारो मनोरथ पूर्ण करो। तांबूल मंत्र। इदं दत्तं च तांबूलं यथाशक्ति सुशोभनं प्रतिगृहणीष्व देवेश मामुद्धर भवार्णवात्। 68मा अध्याय 66-67 श्लोक संख्या। हे देवेश, मैं यथाशक्ति उत्तम शोभा संपन्न तांबूल अर्पण कर्या छे, एनो स्वीकार करो अने भवसागर थी मारो उद्धार करी दो। दीप आरतीनु मंत्र। પંચવર્તી પ્રદીપો અયમ દેવે સાર આર્તિકમ તવ મોહા અંધકાર ધુમણે ભક્તિ યુક્ત ભવાર્તી હન. 68મા અધ્યાયના 66-68 શ્લોક સંખ્યા. હે દેવેશ, તમે મોહરૂપી અંધકાર દૂર કરવા માટે સૂર્યરૂપ છો. હે ભવબંધનથી પીડા હરનારા પરમાત્મન, હું ભક્તિયુક્ત થઈને તમારી સેવામાં 5 વાટોનો દીપક અર્પણ કરું છું. આ તમારા માટે આરતી છે. નૈવેદ્ય મંત્ર. પરમ અન્નમ સુપક્વા અન્નમ સમસ્તર સંસયુતમ નિવેદિતમ મયા ભક્ત્યા ભગવન પ્રતિગૃહ્યતામ. 68મા અધ્યાયના 68-69 શ્લોક સંખ્યા. હે ભગવાન, મેં બધા રસોથી યુક્ત સુંદર પકવાન જે પરમ ઉત્તમ અન્ન છે ભક્તિપૂર્વક સેવામાં નિવેદન કર્યું છે. તમે તેનો સ્વીકાર કરો. જપ સમર્પણ. દ્વાદશાક્ષર મંત્રેણ યથા સંખ્ય જપેન ચ પ્રિયતામ મે શ્રિયઃ કાંતઃ પ્રિય પ્રીતો યચ્છતુ વાક્ચિતમ. 69-70 શ્લોક સંખ્યા. દ્વાદશાક્ષર મંત્રના યથાશક્તિ જપ કરવાથી ભગવાન લક્ષ્મીકાંત મારા પર પ્રસન્ન થાઓ અને પ્રસન્ન થઈને મને મનોવાંછિત વસ્તુ પ્રદાન કરો. આ પ્રમાણે શ્રી હરિનું પૂજન કર્યા પછી નીચેનો મંત્ર બોલીને ગાયને પ્રણામ કરવા. પંચગાવહ સમ ઉત્પન્નાન મથ્યમાને મહોદધ્યો તાસામ મધ્યે તુ યાનંદા તસ્યે ધેન્વે નમો નમઃ. 68-71 શ્લોક સંખ્યા. સમુદ્ર મંથન થયું ત્યારે 5 ગાયો ઉત્પન્ન થઈ હતી. તેમનામાંથી જે નંદા નામે ધેનુ છે તેને મારા વારંવાર પ્રણામ છે. ત્યાર પછી વિધિપૂર્વક ગાયની પૂજા કરીને નીચેના મંત્રો દ્વારા એકાગ્ર ચિત્તે અર્ધ્ય આપો. સર્વ કામ દુહે દેવી સર્વાર્તિક નિવારિણી આરોગ્યમ સંતતિમ દીર્ધામ દેહી નંદિની મે સદા પૂજિતા ચ વસિષ્ઠેન વિશ્વામિત્રેણ ધીમતા કપિલે હર મે પાપમ યન્મયા પૂર્વ સંચિતમ ગાવો મે અગ્રતઃ સંતુ ગાવો મે સંતુ પુષ્ટતઃ નાકે માં ઉપસ્થિતંતુ હેમ શૃંગસ્ય શૃંગ્યઃ પયોમુચ્ચ સુરભ્ય સૌરભ્ય યાશ્વ સરિતઃ સાગરાસ્તથા સર્વદેવ મયે દેવી સુભદ્રે ભક્તવત્સલે. 68મા અધ્યાયના 72-75 શ્લોક સંખ્યા. સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી તથા સર્વ પ્રકારની પીડા હરવાવાળી દેવી નંદિની, મને સર્વદા આરોગ્ય તથા દીર્ઘાયુ સંતાન આપો. હે કપિલે, મહર્ષિ વશિષ્ઠ તથા બુદ્ધિમાન વિશ્વામિત્રજીએ પણ તમારી પૂજા કરી છે. મેં પૂર્વજન્મમાં જે પાપ સંચિત કર્યું છે તેને હરી લો. ગાયો મારી આગળ હોય, ગાયો મારી પાછળ હોય તથા સ્વર્ગલોકમાં પણ સુવર્ણમય સિંગડાથી સુશોભિત સરિતાઓ અને સમુદ્રોની જેમ દૂધની ધારા વહાવનારી સુરભિ અને તેની સંતાનો મારી પાસે આવે. હે સર્વદેવમયી દેવી નંદિની, તમે પરમ કલ્યાણમય અને ભક્ત વત્સલા છો, તમને નમસ્કાર છે. આ પ્રમાણે વિધિવત પૂજા કરીને ગાયોને દરરોજ ઘાસ નીરવું તેનો મંત્ર આ પ્રમાણે છે. સૌરભ્યેય સર્વહિતાહા પવિત્રાહા પાપનાશિની પ્રતિગૃહંતુ મે ગ્રાસમ ગાવસ્ત્રે લોક્ય માતરઃ. 68મા અધ્યાયના 76-77 શ્લોક સંખ્યા. સૌના હિતમાં લાગી રહેનારી પવિત્ર પાપનાશિની તથા ત્રિભુવનની માતા ગાયો મારું આપેલું ઘાસ ગ્રહણ કરે. મહાદેવજી કહે છે, આ પ્રમાણે ધર્મરાજના મુખથી સાંભળેલા વૈતરણી વ્રતનું મારી સામે વર્ણન કરીને ઈચ્છા અનુસાર ભ્રમણ કરનારા દ્વિજ શ્રેષ્ઠ મુદગલ મુનિ ચાલ્યા ગયા. હે દ્વિજવર, જ્યાં ગોપીચંદન હોય છે તે ઘર તીર્થ સ્વરૂપ છે એવું ભગવાન શ્રી વિષ્ણુનું કથન છે. જે બ્રાહ્મણના ઘરમાં ગોપીચંદન હોય છે ત્યાં કદી શોક મોહ તથા અમંગળ થતું નથી. જેના ઘરમાં સદા ગોપીચંદન હોય છે તેના પૂર્વજ સુખી થાય છે તથા સદા તેની સંતતિ વધે છે. ગોપી તળાવમાંથી ઉત્પન્ન થનારી માટી પરમ પવિત્ર અને શરીરને શુદ્ધ કરનારી છે. શરીર પર તેનો લેપ કરવાથી બધા રોગ નષ્ટ થઈ જાય છે તથા માનસિક ચિંતાઓ પણ દૂર થઈ જાય છે. તેથી પુરુષો દ્વારા શરીરમાં ધારણ કરેલું ગોપીચંદન સંપૂર્ણ કામનાઓની પૂર્તિ તથા મોક્ષપ્રદ છે. તેનું ધ્યાન અને પૂજન કરવું જોઈએ. એ મળદોષનો વિનાશ કરનારું છે. એના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે. તે અંતકાળમાં મનુષ્યને માટે મુક્તિદાતા અને પરમ પાવન છે. હે દ્વિજ શ્રેષ્ઠ, હું શું કહું? ગોપીચંદન મોક્ષ પ્રદાન કરનારું છે. ભગવાન વિષ્ણુના પ્રિય તુલસી કાષ્ઠ, તેના મૂળની માટી, ગોપીચંદન તથા હરિચંદન આ ચારને મિલાવીને વિદ્વાન પુરુષ પોતાના શરીરમાં લગાવે જે આ પ્રમાણે કરે છે, તેના દ્વારા જંબુ દ્વીપના સમસ્ત તીર્થોનું સદાને માટે સેવન થઈ જાય છે. જે ગોપીચંદનનું તિલક કરે છે તે પાપ રહિત થઈને વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. જે પુરુષે ગોપીચંદન ધારણ કરી લીધું તેણે જાણે ગયામાં જઈને પોતાના પિતાના શ્રાદ્ધ તર્પણ વગેરે બધું જ કરી લીધું. અધ્યાય 28મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.